બહુ હોય અમારે. એટલે સેવા એવી મળે નઈ, જ્ઞાન સેવા મળી હતી મહાભાઈ ને, અમને થોડાક જ માણસો સ્વભાવ ચાર અના ખર્ચ ના થાય. શું કહે સ્વભાવ જ કહેવાય, સ્વભાવ જ કહેવાય ને. એક માણસ કે છે, દાદાજી મારાથી 5 રૂપિયા ધર્માદા નથી અપાતા. તમે તારે આપવા હોય ત્યારે અહીંયા પતક ના, તમે છે પૈસા છે તો બતા પૈસા જ છે, શું કરવું આવે કે તમે ચાલી ને આવો છો, પોણો મિલ ચાલી ને આવો છો, પોણો મિલ ચાલી ને જાઓ છો આટલી ઉંમરે 71 વર્ષે, એ રિક્ષા કરીને આવો. શું રિક્ષા કરીને જાઓ અને પછી એક દાડો 5-7 દાડો સ્ટેશન પર જઈ આવો, કામ ના હોય તો રિક્ષા કરી જો, નહીં તો 5 રૂપિયા પર તું લઈ જવાનું. તે વેરતા વેરતા વેરતા આવો, રિક્ષાનું ભાડું આપવાનું 1.5 સાઈડ ગયા, પણ પેલા પૈસા વેરતા વેરતા આવો. ના થઈ એના આગળથી એટલી અમારી આજ્ઞા પાડી શું થાય, મન છે આપડે માનતા જ નથી યાર, સ્ટેફમ થઈ ગયા એટલે એ ચૂપ થઈ જાય. શું થઈ જાય? હા ખુલી જાય. અમે તેથી બધા ઉપાય બતાવે ને, તેથી અમને આ સ્થિતિ અમે હાથેલી તમે છો, હા કશો હાથેલી જાય, અમે હાથ બંધ થઈ ગઈ. અહીંથી ગોદો વાગે ને, એ ગોદો વાગે ગોદા પ્રવર કરે ને, પછી મન શીખે આવું કે ચાલે ના ચાલે કે મોકલું પડે એટલે મન બધું પણ બને એવું થાય. તમે તેથી જ પેલા ભાઈને કર્યું ના કરે, પૈસા ઘેર તો વેચતો આવજો. તારો રસ્તો કોણ દેખાડે? પૈસા વેરતા આવજો એવું કોઈ રસ્તો બતાડે ખરો? મન તારે પહોંચ્યું થાય, મન એમને પહોંચી ને આપણે ડગલી ભેગી કરી કહીએ ને તો મન તો બગડી જાય, એમાં થોડું ઉડાડીએ ને તારું મન પણ. મન તો નાના છોકરા જેવું છે. હા એને તો આવું જ છે, ભેગી કરી ડગલી કે આપણે શું આવડું લઈને લાફાય નહીં થયું જોઈએ, તેમ તંદુ થઈ નહીં થયું જોઈએ, નોર્મલ કમ ટુ ધી નોર્મલ. શું કહે લાફા થવું એ ગુનો છે. શું છે 12 મહિને 12 મહિને 1000 રૂપિયા આપતા હોય તો તમે ના કાઢી તમારું કામ નહીં, તમે નોકરી આપમાં શું કહ્યું? તમારે બહુ ટાકશો કે હો તે બીજું આવી તો જરૂર નહીં, તો દિવસ ધંધો કરાવે અહીં ચાર માસ સસ્તી ના હોતા નથી. આ તો સતીદાર સેમ ખરો, તેમના રૂપિયા ખરા, ચાર માસ કિલો નહીં કરું, કારણ કે કારકુર નહીં બાર તેને પછી જોઈ ના દે. અને અહીં તો શી જરૂર, અહીં કઈ ફી કરી નથી, અહીં કોઈને જોઈ તો અહીં કઈ રૂપિયા ની હોય છે આજી કેટલા વર્ષથી ધર્મ કર્યા તો રૂપિયા ની ટીપ નહીં નહીં નહીં, પાંચ રૂપિયા કોઈને ભરવા નહીં. સાહેબ ની પણ હું માગણી કરું કે નહીં કરવાનું, અમને સાથી વધારે ઘેરો જ નહીં. શું બોલ, કારણ કે બહુ કમાય છે, તમે એટલા કમાય છે, એ બીજાને માટે જવું જોઈએ. બાકી બહુ સેવા પ્રવીણ બધું આખો દાદો એ દાદા એમ નામ સત્સંગ કહેવાય. અને આ તો સાધારણ બાબત હતી, અને આટલો જ લાભ મળતો એમ પોતે સમજતા હોય નહીં. અભી બોલ રહે છે તો નામ છે, તો મેં ગુજરાતી હું બોલ રહે છે. કે ને કે જો ભલાઈ કરતા ને જો તકલીફ પહેલા ફર્સ્ટ પ્રેફરન્સ હે, તકલીફ કા પ્રેફરન્સ ઉસકો હે, પર જો ચોર હે બદમાશ હે ઇસકે લીએ તકલીફ કા પ્રેફરન્સ નહીં. ऐसा क्यों होना चाहिए, जब वो सब चीज दूसरों की भलाई के काम करता है, कुदरत का काम कैसा है? कुदरत क्या बोलती है कि जो अधोगति जाने वाला है इसको हेल्प करो, और जो उद्योगति जाने वाला है इसको पकड़ाओ, उसको बिना देता है क्या, वो पकड़ा जाता है. और जो उसने ગુના જે હે અધોગતિ જાણે વાળા હે શું પકડતા પકડાતા અધોગતિ નહીં જાવે, નહીં તો પછી આ કરું છે ને દુઃખ દેવે પછી અધોગતિ નહીં જાય. ઓકે, બતા રહે કે અગર કુદરત એને છે તો ઉર્ધ્વ ગતિ માં લઈ જાય છે, લઈ જવાનું હોય ત્યારે એને શક્તિ આ રીતે એને કરે છે, પણ જોડે જોડે પણ બીજું કહેવાનું એમને એવું છે કે પણ જોડે જોડે કે છે એને આ સહન કરવાની શક્તિ તો મારી આપવી જોઈએ ને. જોખો ને રિયલી સ્પીકિંગ એ વર્લ્ડમાં દુઃખ હોય શું થાય નહીં, રિયલી સ્પીકિંગ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હર લોક બોલતા કે હમકુ એ દુઃખ છે, હમકુ એ દુઃખ છે, સમજ ગયા ને. આપ આપ બોલો કે ભાઈ હમ પૈસે કે લાભ નહીં લેતા હૈ, ઇતને શું છે, સમજ ગયા. ઓર વો બોલતા હૈ પૈસે કે લાભ લેને મેં શું છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ હૈ, નોટ રિયલ વ્યૂ પોઈન્ટ. ઓનલી કલ્પના હૈ, કલ્પના માન લિયા, યે કલ્પના કુછ હો સકતી હૈ. હા, કલ્પના સે લેતા હૈ. હા, ઓર યે તો નહીં લેતા હૈ. હા, યે સિર્ફ કલ્પના નહીં હો સકતી. ઓ, આપ અગર ફિર સભી અગર લેના શરૂ કર દેંગે, દેખો ને, આપ આપ કલ્પિત હો હૈ એસા આપ માનતે હૈ. ક્યા માનતે હૈ? આપણા નામ જો હે બાલાજી, તો મેં બાલાજીને એસા માનતા હૈ ને, આપ કલ્પિત વાત હૈ, કલ્પિત સબ કલ્પિત હી હો ગયા હૈ, ઓર આપ સરકાર સચ્ચા રિયલાઇઝ હો જાવે ફિર કોઈ સોચ સકે. બાલાજી કલ્પિત વાત હૈ, And relative viewpoint. You are bird is correct by relative viewpoint, not by real viewpoint. Yeah, I can understand. If the difficulty वो जो तकलीफ है वो तकलीफ अगर सीमित है लिमिटेड है मेरे सेल्फ के लेकिन वो तकलीफ सिर्फ मेरे लिए नहीं मेरे पूरे कुंभे के लिए अगर वो तकलीफ होती है मेरे पूरे कुंभे के लिए अगर वो तकलीफ होती है तो इसका यह तो नहीं मतलब हो सकता कि भगवान हम सबको ऊपर उठाना चाहता है એમ કે છે કે આ તકલીફ જો મારા પૂરતી જ હોય મારા પૂરતી જ હોય તો બરાબર છે પણ મારા આખા કુટુંબ બધા માટે જો હોય તો પછી એનો અર્થ એવો તો નહીં કે અમે બધા એને ઊંચે લઈ જવામાં ઉર્ધ્વ ગતિમાં લઈ જવા માટે આવી તકલીફ આવે છે સમજ ગયા ને મારે ઇજ્જત દિલી છે કે મેરે કો મકાન નહીં હે મેરે કો લડકા નહીં હે મેરે કો લડકી નહીં હે બસ દિલી ગામ દિલી છે 1928 में हमारा फर्स्ट लड़का था तो इसका जन्म हुआ जब हमने पार्टी दिया टेंथ सर्कल के बारे में और बच्चा भी ऐसा रुपया था ऐसा देखे और देखा था अभी बोल था और सब लोग बोलता था कि उससे जो संत हुए सेवा किया है इसका फल मिल गया है और डेढ़ साल के बाद तो ऑफ हो गई फिर हमने सब पार्टी बुलाया कि भी आ जाओ वो चलता करने का वो लोग ने समझ गया कि दूसरा लड़का आ रहा है मैंने बोल दिया वो गेस्ट आया था वो चले गया इसके गेस्ट आया इसके बदले में मैंने पार्टी दिया था गेस्ट चले गए और दूसरी लड़की हो गई थी थोड़ा सा वो भी आई इसके लिए मुझे पार्टी बताती पर बैर उसकी भी पार्टी बताती क्योंकि मैं जानता हूँ कि कोई आदमी किसी का लड़का हो सकता ही नहीं वो खाली रॉन्ग बिलीफ है लड़का तो किसको बोला जाता है आपका लड़का हो गए इसको ये कला तुम तो गाली दो मार भी करो क्या बोलेगा फिर वो नहीं मानेगा नहीं बाप को मानेगा नहीं बाप ने मानते नहीं कैसे तो झगड़ा करेगा आपके साथ और कोर्ट में चले जाएगा क्या अपना लड़का हुआ तो नहीं हो सकता इसको मार डालो तो भी नहीं होता है अपना लड़का ही होता नहीं रॉन्ग बिलीफ है समझ रहे ધીરે ધીરે પોઈન્ટ છે વિનાશી વી પોઈન્ટ સત્તા છે રિયલ વી પોઈન્ટ કોઈ આદમી મર જતા હૈ જીસકે વો ફાધર કે પીછે લડકા ઉસકે અંદર મર જતા હૈ તો રિયલ બાત નહીં યોંગ ધીરે ધીરે થોડા કુછ આપને સમજ માં આયા મેં ક્યા બોલને કે મંગતા હા બોલા આપકે સમજ મેં આયા कि ये सब चीज जो है ये मिथ्या है मिथ्या से मिथ्या तो नहीं है हाँ मिथ्या भी किसको बोला जाता है कि जो जब जल नहीं है ना तो जल दिखाता है ना क्या बोलता है रियल बोलता है ये मिथ्या बोला है उसको मिथ्या बोलता है વર્લ્ડ મિથ્યા નહીં વર્લ્ડ ભી કરેક્ટ હૈ પર આત્મા ભી કરેક્ટ વર્લ્ડ ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂપોઇન્ટ અને આત્મા ઇઝ કરેક્ટ બાય રિયલ વ્યૂપોઇન્ટ સમજ ગયા ને આઈ વિલ કમ ટુ ધ એક્ઝેક્ટ પોઈન્ટ ફોર વિચ આઈ હેવ ગોટ અ ડિફિકલ્ટી that I got a son at the age of 47. I am now 53. At the age of 47, that is the only son. But he is mentally retarded. He doesn't understand anything. Now there are no signs of any improvement. What you say in your science, either a mongol or dumb children. He is the only gentleman. He is living only on milk at present. That to the milk is who should I withstand this difficulty and play, pain. इसको ये संसार में तकलीफ राग हो गए ऐसी चीजें मिलता है समझे ना उसको विद्रा पसंद नहीं पड़े ऐसा होता है क्या होता है अब समझ में आया कुछ मोह ज्यादा बढ़ता है उसको मोह टूट जाता है जिसको अच्छा लड़का हो लड़की हो तो भगवान का नाम भूल जाता है नहीं ऐसा नहीं है ભગવાન કા નામ ભી લેતે હૈ લડકે વાલે મગર મોહ જ્યાદા બઢતા હૈ ઇસમે હા મોહ મત હમારા યે લડકા એસા હૈ યે લડકા એસા યે લડકી એસી યે લડકી એસી સમજે નહીં અરે કુદરત કા ક્યા નિયમ હૈ કે જિસકો ઉધર ગતિ લે જાના હૈ કિસી હેલ્પ કરતા હૈ ઉસકો હેલ્પ નહીં કરતા હેલ્પ કરતા હૈ કરતા હૈ વો કૈસે તકલીફ દે કે રાગ નહીં હુઆ એસી ચીજ દેતા હૈ સંસાર અચ્છા એસા મનમાં ઓર ઉસકો જીધે નીચે જતે બહુ અચ્છા ઇધર બહુ આનંદ હૈ મેરા લડકા ભી અચ્છા હૈ મકાન ભી અચ્છા હૈ ઇટ ઇઝ વન વે હેલ્પિંગ હિમ ગોઈંગ ડાઉન ફર્ધર મોર ગોઈંગ ડાઉન તો બડે લોકો એસે રહેતે હૈ જો બડે લોકો રહેતે સબ ડિફેક્ટિવ રહેતે હૈ હમકો કોઈ હાથ બડે નહીં હૈ ડિફેક્ટ ક્યું હોના હમકો કલ્ચર કે રાઈ કેસે થી આપને નહીં સુના હૈ ઓર કલ્ચર કે રાઈ કેસે થી તો ઇસકો કલ્ચર હૈ હમ બહુત હી કર્કશ આદમી ઓર હા ઓલ ધ ટાઈમ સે ઓર કોર્ગેન વિથ હિઝ હસબન્ડ ઓર સબકો અચ્છી વાઇફ મિલતી ઓર કલ્ચર કે રાઈ કેસે થી ક્યું આપને સબ મહાત્મા કો એસા હો ગયા એ તો દુનિયા કા નિયમ હૈ અરે આપકો બસ માનસિક વરી જતા હૈ ઓ બહુ બડી વરી હૈ ના જો કે ઉનકે બરાબર કે લોગ હૈ વો જો નહીં તો ધંધે કરતે વો મજે મે હૈ મજે મે હમારે સાથ કે જો લોગ હૈ વો નહીં તો ધંધે કરકે બહુ મજે મે અચ્છા હૈ હમારે પાસ કોઈ અગર આવે તો ઉઠાને દેને બરાબર કા આસન નહીં હૈ તો હમકો ચરમ માલુમ હોતી હમારે પાસ કોઈ આયા હા બરાબર ઠીક છે હમારા ઘર હૈ હમારા મકાન ઠેકેદારી કા ધંધા કરતા હૈ બહુ બડા બડા ધંધા કરતા હૈ સમજે રહે ઉધર ભી હમારી રૂમ હૈ બેઠને કે તો સ્ટેન્ડ બાય ટ્રેલ થી હૈ હમારે યહાં સુબહ બેઠને કહાં સે લા રહે હો સચ્ચા પૈસે સે નહીં હોતા હૈ હમને હમારી કંપની બહુ કમાતી હૈ મગર મકાન મેં ઘર મેં કિતના જાને દેતા હૈ 600-700 રૂપિયા બસ દૂસરી સબ જાય યે તો મેં માન લિયા યે ચીજ કો આદમી બરદાસ્ત કર સકતા હૈ ક્યું કે વો રાસ્તા જો હૈ વો રાસ્તા હમ ખુદ હોકે અપનાએ હૈ કે અપને કો યે ધંધે નહીં કરને કે હૈ ઠીક રહેને કા લેકિન ઉસકે બાવજૂદ ભી વો જે તકલીફ હૈ યે જે તકલીફ હૈ યે તકલીફ કી વજહ સે હમારા સબ કારોબાર જો હૈ જો કારોબાર મેં મન ડાલને કા દિમાગ ડાલને કા વો ભી નહીં હોતા બરાબર હૈ કે હમારી પાસ એક બડા પાકિસ્તાન સે ચલે આયેલા ઓર જસ થા બડા સમજે ને જસ થા અભી રિટાયર ગયા ઉનકે ક્યા બોલ બોલ સકતે તુમ્હારા સબ શહેર સર્કલ ને સબ બંગલા બાંધ દિયા હૈ પર તુમ્હારે ભાડે કે મકાન મેં રહેના પડતા હૈ આ સમજે તો મેરે કો પૂછને લગા કે હા એ હમારી ગાય એસી બોલતી હૈ સમજે મગર આપણી બિલીફ નહીં બદલના ચીએ તો એક્ઝામિનેશન હૈ ક્યાંશન હૈ તો કતના આદમી એસા બોલતા હૈ કે આજે કભી કભી લાંચ લીયા નહીં, મર કરે એમકે વાઈફ બોલતી હૈ કે મકાન નહીં બનાયા, એટલે ઇસકો મરજી મેં ક્યા આતા હૈ કે લાંચ તો લેના હી ચાહીએ, ઇસકી વિધિ ક્યા બદલાતી હૈ, લાંચ લેના હી ચાહીએ. હા લેના ચાહીએ, તમને લીયા તો મકાન બાંધ દે, હમને નહીં લીયા, મગર વો એવો લઈ શકતા નહીં આખી લાઈફ, વો જીતના ભી ટ્રાય કરે નહીં લઈ શકતા. ये क्या करता है, हम भगवान क्या बोलता है, ये लाश लिया है उस, और लाश लेता है और बोलता है कि ऐसा नहीं करना चाहिए बाबा, हे भगवान हमको ये क्या, और एक लाश नहीं लेता है और बोलता है कि लाश लेना चाहिए. वो मूल सच्चा गुने का वो लाश नहीं लेता है और लाश देना चाहिए ऐसा बोलता है सच्चा गुने का. સમજો તો આવે આપણે, ઓર જો લાંચ લેતા હૈ ઓર બોલતા હૈ કે એસા નહીં લેના ચાહીએ મગર એસા નહીં હોતા હૈ, ઓર ઓર છોડ દેતા હૈ, ભગવાન છોડ દેતા હૈ, ઓર નહીં લેતા હૈ ઓર બોલતા હૈ લેના ચાહીએ લેના ચાહીએ, એવો પકડા જાતા હૈ. બોલતે હાલ હૈ ઇનકા નહીં, કોશિશ કા સેવન કરતા હૈ, કોશિશ કરતા હૈ ક્યા લેના ચાહીએ, કોશિશ હૈ और लांच लिया ये फैक्ट है क्या लेना चाहिए कॉजेज है. हाँ लेने का विचार के कॉजेज है और लिया और लेने का ना ही विचार करता है भी कॉजेज है, तो नहीं लेने का विचार करता है कॉजेज तो ऐसा है कि फिर लेने का ही नहीं, और इफेक्ट कैसी है लेता है नहीं. ये तो हम मान लिए, मैं जैसा पहले जो है बताया कि यह रास्ता हमने खुद होके लिया है, इस बात से हमको उसका कोई रंज नहीं है. क्या भी हमको आग्रह हम कुछ भी करने दो नरक में जाने दो, ऐसा है इंडिया. जब हमको ये मालूम नहीं होता है कि हम किसी में क्या थे, इसको मालूम नहीं है तो इसकी जिम्मेदारी लेता है, समझे नहीं, और जिम्मेदारी लेता है कई जन्म आया दूसरा आया कि नहीं आया क्या मालूम, अरे बाबा इतना जन्म हो गया, समझे नहीं, समझ गए ना, वो पीछे का जन्म का संस्कार अच्छा हो गए तो आज कोई किसी को तकलीफ नहीं दे, किसी को लाभ नहीं दे. ये हमारा कहना ये है कि कोई तकलीफ सब कोई तकलीफ होना ना सकता है, तुम्हारा समझ नहीं, सब कोई तकलीफ कोई, वो ऐसी कंपनी है क्या, सबका शेयर है. नहीं हमको ये बोलना है ये जग में उसके बाप का जन्म मालूम नहीं है, बाप बोलता है ना क्या हमको होना चाहिए, मतलब सबका शहर है जितना जितना शहर है उससे सबको मेरा लगता है कंपनी एक ही है, तो लिमिटेड कंपनी में शेयर के लिए आज सबको सब वो हिसाब से जितना शेयर है उसका उसको दे दे मिलता है, वो तो सही है, जितना जितना शेयर है उसको इतना मिलता है. બાત સમજના કા નહી, મેં યે સિર્ફ જાનના ચાહતા હું વો યે કે યે સબ જો તકલીફ હૈ ઉસકો બરદાશ્ત કરના સહન કરને કે વાસ્તે જો હૈ શક્તિ પ્રાપ્ત કરને કે લિયે ક્યા કરના ચાહિએ, વો તો હમ સબ કર લેતા હૈ, તમે એસા કરતા તમને એસા 5000 કર દે, કભી તકલીફ નહીં હોય, કભી તકલીફ નહીં. આપણે કોઈ નહીં હૈ, વિજ્ઞાન હૈ ક્યા, રિયલ વિજ્ઞાન હૈ, વર્લ્ડ ક્યા હૈ આપી સમજ મેં ક્યા આયેગા, કિસને બનાયા, કિસને બનાયા એ વાત, પરમાત્મા. હા પરમાત્મા કોણ હૈ, કોઈ આદમી હૈ નહીં, ઉસકા ઉસકા રેફરન્સ કિધર હૈ, ઉસકા રેઝિડેન્સ, ઉસકા રેઝિડેન્સ અબ અપને પુરાનો કે લિહાઝ સે તો માલૂમ હૈ, લેકિન અસલી તો કુછ માલૂમ નહીં. પુરાનો કે લિહાઝ, પુરાનો કે લિહાઝ સે ક્યા હૈ બોલો, પુરાન કે લિહાઝ સે માલૂમ હૈ બોલતે રેફરન્સ, અસલ મેં માલૂમ નહીં. ઉપર બાપ ભી નહી રહેતા ખાલી આકાશ હે સમજે ને ઉપર નહી રહેતા હે તો પૂછતા વેરી ગોડ રેસિડેન્ટ સમજે ભગવાન કા રેસિડેન્ટ ક્યાં હૈ એડ્રેસ ક્યાં હૈ સચ્ચા એડ્રેસ તમ બોલતા હૈ કે લિખો દી ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ દૂસરી જગહ પે ક્યાં એડ્રેસ હૈ નોટ ઇન ક્રિએશન સમજ ઇન એવરી ક્રિએટર ક્યાં બોલતા હૈ ક્રિએટર નોટ ઇન ક્રિએશન નોટ ઇન ક્રિએટર ચરાચર વિશ્વ મેં ભરા હૈ ચરાચર વિશ્વ મેં ભરા હૈ સમજે ને ઇન એવરી ક્રિએટર વો ઝાડ ભી હો ક્રિએટર નોટ ઇન ક્રિએશન દિસ ઇઝ ક્રિએશન ઓર જિસને બનાયા ધ વર્લ્ડ ધ ગોડ હેઝ ક્રિએટેડ God has not created this world at all. What world wala kya bolta hai? God has created this world. Kya bolta hai? To hum usko jawab deta hai. Ke God has created this world. Is correct by Christian viewpoint. Kya bolta hai? Christian philosophy ke lihaz se correct hai. Indian viewpoint, Muslim viewpoint, not by fact. Kya bolta hai? Not by fact. Fact. વાસ્તવિક માં એસા નહીં તુમ્હારે જો તુમ્હારા વ્યૂ પોઈન્ટ છે બરોબર કરેક્ટ છે વો ફોરેન કા સાયન્ટિસ્ટ મિલતા હૈ હમકો તો બતાતા હૈ કે તુમ્હારા વ્યૂ પોઈન્ટ છે બરાબર હૈ ભગવાન ને ક્રિએટ કિયા હૈ મગર વાસ્તવિક માં એસી નહીં હૈ તો બોલતા હૈ કે વાસ્તવિક હમકો બતા દો રિયલ ઓર અલૌકિક બોલતા હૈ યે લૌકિક કી બાત હૈ ભગવાન ક્રિએટ હૈ અલૌકિક કી બાત હૈ સબ લોગ જાનતા હૈ મગર સચ્ચી બાત કોઈ જાનતા હૈ નહીં વાસ્તવિક આપકો વાસ્તવિક ક્યાં જાણે વાસ્તવિક ચાહી હા તો વાસ્તવિક મેં ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ હૈ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ હુ જનરેટેડ ધીસ એવિડન્સ હુ જનરેટેડ ધીસ એવિડન્સ વો એ શક્તિ હૈ કે જો જનરેટ કરતા હૈ વોટ ઇઝ ધેટ શક્તિ નામ હમને વ્યવસ્થિત શક્તિ બોલા હૈ વ્યવસ્થિત કો જો દુનિયા કો વ્યવસ્થિત હી રખતા હૈ સૂર્ય ચંદ્ર તારા સબ સબ આદમી કો સબ આને કો જાને કો સબ કો વ્યવસ્થિત હી રખતા હૈ હર રોજ કોઈ શક્તિ કામ કર રહી હૈ સમજે ને એવિડન્સ સબકો ભેગા કરે દૂસરા કામ નહીં જૈસા વો બરા કમ્પ્યુટર હો ને એસી કામ હૈ કમ્પ્યુટર ની વાત ના સમજી કમ્પ્યુટર જેવી વાત છે ના સમજી સંબંધ જી વ્યવસ્થા સંબંધ જી વ્યવસ્થા ઈ સંબંધ વ્યવસ્થા એક તત્વ નથી ચાલુ પેલા થી પ્રેરણા મળતી કે શક્તિ જે મળતી એ પછી મળતી એટલે કમ્પ્યુટર થાય કે એક વિશિષ્ટ વ્યક્તિ પેલી બંધ બરોબર વિચાર કિયા કે એ મુસ્લિમ લોગ કી મસ્જિદ તોડ દેને કી જરૂર હૈ એસા વિચાર કિયા તો એ વિચાર કિયા વો વિચાર કમ્પ્યુટર માં જાતા હૈ ક્યા જાતા હૈ કમ્પ્યુટર વો બડા કમ્પ્યુટર ઉસકો વહી વ્યવસ્થિત શક્તિ હૈ જો કમ્પ્યુટર માં સે વ્યવસ્થિત હો સૂર્ય ચંદ્ર તારા સબ કોઈ વ્યવસ્થિત શક્તિ અનાધિકાલ થી શક્તિ પર આપતા સબ ચલાતા હૈ સંસાર વો ભી વ્યવસ્થિત શક્તિ ચલાતી હૈ તો આપ તો ઇગોઇઝમ સે બોલતા મેં ચલાતા હું વો ભી વ્યવસ્થિત શક્તિ ચલાતી હૈ તો એ કમ્પ્યુટર માં જાતા હૈ તુમ્હારા વિચાર ક્યાં કરો મુસ્લિમ એક લોકો મસ્જિદ ગિરાના એ इसके कंप्यूटर में जाकर व्यवस्थित शक्ति उसको सब एविडेंस जगा करके तुम इसका फल देता है મેં તો વિચાર કર્યા કે મતલબ તોડે કે વો કોજી છે ક્યા હે એ કોજી છે એ કોજી ઇધર જાતા હે ઓર વ્યવસ્થિત શક્તિ ઇસી ચેક કરકે સબ જગા કરકે સબ મે ઉસકા ફળ મિલતા હે ઉસકા ફળ કડવા ભી મિલતા હે ઓર મીઠા ભી મિલતા હે કેતન પે દોનો ભી હા દોનો પ્રકાર કા ફળ હે અચ્છા કિયા તો મીઠા ફળ મિલતા હે કોઈ કિસી ભી ધરા ભી હોયા આખું ભગવાન કા તમામ જીવ ભગવાન ને લેકિન અચ્છા કિયા તો ઉસકા ફળ યે જન્મ મેં તો નહીં મિલતા મેં સારું કર્યું એનું ફળ આ જન્મ માં તો નથી મળતું ને તો સારા કિયા ને ઉસકા ફળ તો અભી નહીં મિલતા હે મગર સારા કિયા વો ફળ હે ક્યા હે કોઈ ફળ વો તુમને કિયા હે તો આપકો ભ્રાંતિ સે બોલતા હે કે મેને કિયા મેને કિયા વો ફળ હે ક્યા હે આપજે બોલતે ને અચ્છા કિયા કોઈ આગે જન્મ મેં સારા કરને કા વિચાર કિયા થા વો ઉસકા ફળ રૂપે સારા કા ભી કરતા હે ક્યા કરતા હે અચ્છા કરતા હે What you proposed in your last birth, what good things you proposed to be done by you in your last birth. Correct. The thing which you have done good is the fruit of that thinking. That was correct, proposal. Correct. This is correct. Disposal. So, ye humko jo aisa bachcha ho gaya, ye fruit kai ka? ऐसा होने से जिसको फेथ भी है विश्वास भी है उसका विश्वास कम होना शुरू हो जाता है वो जो लड़की है लड़का है तो इसका जैसा घराट का व्यापारी होता है ना घराट व्यापारी ऐसा संबंध है क्या है घराट व्यापारी संबंध ऐसा संबंध है लड़का लड़की का जो लड़का लकड़ी लड़की અચ્છા કરે આપણે બહુ નુકસાન નહીં કરે તો આપણે પ્રેમ દેગા ઓર એ હંમેશા ગાળો દે ને દેખાડે માર નિકાલ દેગા સમજે એસા ઘર વેપારી ભી વસ્તુ પૈસા નહીં દે માલ નહીં દેગા ઓર માલ અચ્છા દેગા તો ભૂ ઘરક લેગા તો ઘરાક વેપારી જી સંબંધ હે ઇસને સચ્ચા લડકા કે સચ્ચી લડકી કિસી કો નહીં રહેતી નામ ક્યા આપના તુલસીદાસ આપ હૈ ને કોઈ ભી સત્ય નહીં યુ આર તુલસીદાસ ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ એન્ડ ઓલ ધીઝ વિઝિટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ બટ એઝ લોંગ એઝ ધીઝ આર ધ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઇન ઓલ ધેર As long as I understand that these are all temporary arrangements, these are all temporary things, the truth is sitting far away from it. These are all worldly things which can be seen by eyes. That I understand. But as long as this is to exist, as long as this is to exist, there must be some relationship between the deeds and the fruits. લેકિન વો ફલ હી મિલા હૈ અભી તક 53 યર્સ હો ગયે હૈ તો જો મિલા હૈ વો ફલ મિલતા હૈ અભી તક મિલા નહીં ફલ આપકો સર્વિસ કા ફળ મિલા આપકા બોડી મેં કિતના દુઃખ હૈ કિતના મહસૂસ હૈ સબ ફળ મિલા લડકી બની ઔરત બની સબ કુછ મિલા ખાદર મકાન મિલા મકાન મિલા બિલ્ડિંગ મિલા વો સબ ફલ હી મિલતા હૈ અસર યે મેરા પ્રશ્ન અલગ થા ये सब जो है टेम्पररी है मैं समझता हूँ लेकिन ये टेम्पररी जब तक कायम रहने वाला है उस वक्त तक अपने कर्म और कर्म के फल इसमें कुछ नाता संबंध दिखने को तो भी मिलना चाहिए रीजनिंग मिलना चाहिए कर्म और कर्म नु फल ये जो मळे छे एमो कई सुसंगत कई फल खाऊ जोइए कैसे એ કર્મ આપણે કરીએ અને એનું જે ફળ આવે એ સુસંગત હોવું જોઈએ કે ત્યાં ટેમ્પરરી માં હા સુસંગત એવું નથી આવતું કે છે સુસંગત એ વર્લ્ડ વર્લ્ડ ઇઝ એવર રેગ્યુલર ઠીક હૈ તો મેરા જો પ્રશ્ન હૈ વો યે હૈ कि यह सब ठीक है, ये जो है टेम्पररी है और जो कुछ भी है सब सुसंगत है, विसंगत नहीं है, ये सब ठीक है। परंतु जैसा मैंने सबसे पहले प्रश्न किया था, तो इसको जो है सहन करने के लिए, बर्दाश्त करने के लिए, उसके लिए कोई उपाय है? हाँ उपाय तो बोले सब बहुत उपाय है, उपाय तो रहता है ना, उपाय वगैरह तो वो दवा रहती है, रोग जो है ना जितना इतना रोग इसका उपाय होता है, रेमेडी होता है। तो उसी बात से मैं हाजिर हुआ था कि जो है ये बहुत ज्यादा सर से ऊंचा हो गया। हाँ बराबर बराबर सर। तो उसके लिए कोई उपाय क्या? रेमेडी तो होता है, रेमेडी बिना तो दुनिया है, सबकी रेमेडी रहती है। वो सब बोलता है कि हमको ये दुख है, हमको सब देखने निकल जाता है, हमारे पास आ जाता है, हम क्योंकि हम दुखी कभी हुआ नहीं, हमने दुख देखा ही नहीं, हम मोक्ष निरंतर है, मुक्त भाव से रहता है। वो मैं मान लिया है? लेकिन ये जो है कोई दुख मुझे होवे ना, मेरे शरीर को कोई दुख होवे, मुझे कुछ दुख होवे, तो मैं बर्दाश्त करूँ। लेकिन वो दूसरा लोग कैसे बर्दाश्त करेंगे? वो लेकिन वो दूसरे लोग बर्दाश्त नहीं करते, नहीं कर सकते, और वो मेरे को देखा नहीं जाता, देखा नहीं जाता, तो वो 6 साल का बच्चा है, चल नहीं सकता, नहीं कर सकता, मदद देखी नहीं सकती, वो मेरे को ज्यादा तकलीफ है, आपको बहुत तकलीफ होती है, वो तकलीफ है। अगर मैं अकेला रहे, मैं अकेला रहूं और वो बच्चा अकेला रहूं, तो मैं एडजस्ट करके चला लूंगा, क्योंकि मैं ये समझता हूं कि ये अपने गुजरता पिछले जन्म का कुछ कर्म है जो अपने को भोगना पड़ रहा है। बर, बर, बर, लेकिन उसको क्यों भोगना पड़ रहा है? उसको क्यों भोगना पड़ रहा है? नहीं उसको नहीं, उसके पार्टनर है ना, होल्डर है ना, वो तुम्हारा अकेला कर्म नहीं, शेयर होल्डर है, ज्यादा भुगता है, इसका शेयर ज्यादा है, डिविडेंड ज्यादा मिलता है, वो सब ठीक है, वो उसका तकलीफ देखे नहीं जाता। हाँ देख नहीं सकता आप, मैं देख नहीं सकता उसे। हम लिए आप खुद बता देंगे, समझे ना, फिर आपको तकलीफ नहीं हो जाएगी। नहीं हमको तकलीफ नहीं हुई तो परवाह नहीं, उसको तकलीफ नहीं, उसको भी नहीं रहेगा, उसको तकलीफ नहीं। वो पढ़ेला कुछ इंग्लिश पढ़े, आप अंदर बता रहे, कुछ देखा नहीं आपने, कभी नहीं देखा अंदर? देखा तो बहुत है। नहीं अंदर भगवान देखा नहीं? देखा तो बहुत है, देखा तो बहुत है, वो समझ के भी मैं चलता था, मैं गुरूर नहीं करता, लेकिन देखा तो बहुत है, मैं समझ के भी चलता हूँ, लेकिन ये जो तकलीफ मेरे सामने आई है वो क्यों मिलना चाहिए, इसका मेरे को रीजन नहीं मिलता। बराबर, इससे जो है मेरा फेथ कम होने की तरफ हो गया है, ये मुश्किल। भगवान पर श्रद्धा ओछी थवा माड़ी, एवं भगवान पर श्रद्धा कमी हो जाए, और वो भगवान कुछ करता ही नहीं इसमें, पर इसके पे आक्षेप करता है सब लोग, कि भगवान ने हमारा लड़का मार दिया, हमारा भगवान लड़का हमारा ऐसा बना दिया, हमारा हमको ऐसा नुकसान गया, कोई ऐसे कुछ करती ही नहीं भगवान, कोई करता नहीं भगवान, भगवान ऐश्वर्य संपूर्ण ऐश्वर्य साथ है, क्या है संपूर्ण ऐश्वर्य चाहते है, और आपके अंदर बैठे रहे कुछ देखता है, अंदर भगवान दिखाता है, समझ सब कुछ दिखता है, सब देखता है, तो आपके अंदर बैठा है, फिर सोनी के अंदर दिखाता है, सब भगवान देखा दिखता है, कुत्ते के अंदर दिखाता है, गद्दे के अंदर दिखाता है, सबके अंदर दिखाता है, फिर क्या तक भी रहे, मगर ये आंख से नहीं देख सकता है, ये चमड़े की आंख से नहीं देखता, दिव्य तत्व दिए तो हमने क्या दिया है, दिव्य तत्व दिया, दिव्य तत्व, दिव्य तत्व होना चाहिए ना, कैसे कैसे आया आंख से, चमड़े की आंख से कैसा देख सकता है, चमड़े के आंख से तो वही देखेगा कि हमारा ससुर है, ये हमारा ये है, हमारा ब्रदर है, मेरे लड़के है, the world is the puzzle itself, God has not puzzled this world at all, itself puzzle ho gaya hai, aur puzzle hi hota hai, har rog har ek aadmi ko puzzle hota hai, aapko ek tarah ka puzzle hota hai, aisa nahi, har ek aadmi ko puzzle hota hai, hota hai ki nahi hota hai, hota to hai, degree mein farak rehta hai, और जो ज्ञानी है इसको बदल नहीं सकता, हम ज्ञान भी है उसको बदल नहीं सकता, ठीक है, ज्ञान में रहता है, हम दे दिया है, कोई तकलीफ ही नहीं थी। पर कभी ऐसा शास्त्र में लिखा नहीं कि ऐसा होता है, मगर हुआ है। आपके साथ कौन बात बात करता है? दादा भगवान बात करता है, कौन बात करता है? दादा भगवान, ठीक है, दादा भगवान, दादा भगवान जो बात करे नहीं तो भी बात करता है, तो दादा भगवान हो जाएगा, भी बात नहीं करता है। ये बात करता है, जो दूसरा बात करता है वो रिप्रोड्यूस करता है, वो अंदर भी ऐसा है, वो ओरिजिनल टेप रिकॉर्ड है, वो सेकेंडरी टेप, इसके अंदर सेकेंडरी टेप है, इसके सेकेंडरी टेप, वो मिलते अपने खड़े, और आदमी लोग बोलता है हमने बोला, हम भी बोला, ये भूल दीजिए खाली। अब समझ में आता है कुछ मेरी बात? अंदर टैप रेकर्ड ऐसे समझ में आता है? वो तो समझ में आता है, ओरिजिनल टैप रेकर्ड सर, आपकी समझ में आता है? वो आदमी बोल सकता नहीं, वो सब है, वो प्रधान लोग क्या बोलता है सब लोग, और वो प्रेसिडेंट क्या बोलता है, मेरे आत्मा ने बोला है, आत्मा कभी बोलता है नहीं, आत्मा की आवाज ही नहीं है, वो सब अनात्मा का आवाज है, क्या है अनात्मा का आवाज है, किसका आवाज है? अनात्मा, हाँ, मोटर का हॉर्न रहता है ना, हॉर्न मोटर की हॉर्न, और अपने ये हॉर्न को ऐसा ऐसा करा कि क्या होता है वो, क्या ये उसके अंदर से परमाणु था, वो स्पीड से निकला था, हम इसके घसा के निकल गए, उसका आवाज हो गया, क्या हो गया, ऐसे ही सब में परमाणु का स्पीड से आवाज, ठीक है, आवाज तो जो है घर्षण और स्पीड से ही निकल, हाँ, पैदा होता है, कोई समझ में आता है ना, नहीं आता है, वो रियल बात है सब, ये रिलेटिव बात नहीं है, रिलेटिव तो बताइए सब सब लोग जानता है, और रियल बात मतलब क्या, गॉड इज नॉट क्रिएटर, यू आर होल एंड सोल रिस्पॉन्सिबल, गॉड इज होल एंड सोल रिस्पॉन्सिबल फॉर योर लाइफ, गॉड इज नॉट रिस्पॉन्सिबल, और दूसरा कोई आदमी योर वाइफ इज नॉट रिस्पॉन्सिबल, लाइफ इज नॉट रिस्पॉन्सिबल, यू आर होल एंड सोल रिस्पॉन्सिबल, तो जो विचार करना है तो अच्छा विचार करना है, जो काम करना है तो अच्छा करना है, समझ गया नहीं, जिम्मेदारी तुम्हारी है, दूसरा कोई भगवान उसमें छोड़ सकता नहीं, तो छोड़ने की ताकत ही नहीं, तो आप बोलेगा हे भगवान, प्रार्थना करेगा हमको हेल्प करो, तो प्रकाश देंगे, क्या देंगे, हेल्प करता है जरूर, तो प्रकाश ही देने का, दूसरा दूसरा तो तुम्हारे मगजमारी करो, क्या करता है मगजमारी, मगज तो दिया है ना सबको, नहीं दिया है, दिया और बकरी बकरी गाय भैंस को सबको मगज दिया है ना, और ऊपर चढ़ता है नीचे उतरता है, समझे, वो मगज से चलता है, भगवान भी चलाता है, दूसरी राशि बात कुछ काम लगेगा, ठीक है, मेरे तकलीफ का रास्ता नजर नहीं आता, तकलीफ तो निकल जाएगी, इधर आएगा तो सबकी जगह तकलीफ जाती है ना, अरे तुम्हारा तकलीफ से चले गया, जरा तकलीफ थी चले गई तो उनकी आगे पीछे कर दे, बच्चे लोग हैं हमको क्या तकलीफ है, बच्चे लोग हैं हमको क्या तकलीफ है, क्या बच्चे लोग हैं, मैं बोला हमको क्या तकलीफ है, वो तो बच्चे को नहीं रहता है, दस दस साल का, पाँच साल का, आठ साल का, दस साल, मगर जो 20 साल के ऊपर है बहुत तकलीफ, और ये 20 साल के ऊपर का है, और सर्विस भी करता है, 850 का पगार मिलता है, इंजीनियर है, इंजीनियर है, नहीं तो अभी तकलीफ नहीं, इसके बाद तकलीफ शुरू होंगी उसको, अभी क्या है, अभी तकलीफ नहीं, इसके बाद शुरू होंगी उसको, अभी भी बहुत तकलीफ होती है, वो लड़के को बहुत तकलीफ है, सब लड़के ऐसे है हमारे पास, बड़ा 100 लड़का तैयार है कि हमारी शादी नहीं करने का, संभव चलिए पाने का, अच्छी चीज है, अच्छी चीज है, अच्छी चीज है बोल रहे हो। ब्रह्मचर्य पालना, ब्रह्मचर्य पालने का अच्छा मतलब है बोल रहे हो। मन वचन का ऐसे